શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 39 ચાક્ષુષ મનીની ઉત્પત્તિ અને તેમના મન્વંતરનું વર્ણન. માર્કંડેયજી કહે છે, મુને, આ મેં તમને પાંચમા મન્વંતરની કથા કહી, હવે ચાક્ષુષ મનુના છઠ્ઠા મન્વંતરનું વૃતાંત સાંભળો. બ્રહ્મન, તેઓ પૂર્વજન્મમાં બ્રહ્માજીના ચક્ષુથી ઉત્પન્ન થયા હતા, તેથી આ જન્મમાં પણ તેમનું નામ ચાક્ષુષ જ થયું. રાજર્ષિ મહાત્મા અન્નમિત્રની પત્ની ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, જે બહુ જ વિદ્વાન, પવિત્ર પૂર્વજન્મની વાતોનું સ્મરણ રાખનારો અને સમર્થ હતો. તે પુત્રને વારંવાર ખોળામાં લઈને માતા સ્નેહવશ છાતીએ લગાવી દેતી હતી, પરંતુ બાળક તો પૂર્વજન્મની વાતોનું સ્મરણ રાખનારો હતો, તેથી માતાના ખોળામાં પડ્યો પડ્યો હસવા લાગ્યો. આ જોઈને માતાએ કહ્યું, બેટા, આ શું? હું તો ડરી ગઈ છું તમારા મુખ પર આ હાસ્ય કેવું? શું તમને અસમયમાં જ બોધ થઈ ગયો? શું તમે કાંઈ શુભ જોઈ રહ્યા છો? પુત્ર બોલ્યો, માં, શું તમે જોતા નથી? સામે આ જે બિલાડી છે તે મને ખાઈ જવા ઈચ્છે છે. બીજી બાજુ જાતહારિણી મને હડપ કરવા તૈયાર છે. એ અદૃશ્ય ભાવે ઊભી છે. આ બાજુ તમે પુત્ર પ્રેમવશ મારી સામે જુઓ. આ બાજુ તમે પુત્ર પ્રેમવશ મારી સામે જુઓ છો, બોલાવો છો અને છાતીએ લગાડો છો. તમારા શરીરમાં રોમાંચ થઈ આવે છે. વાત્સલ્ય સ્નેહથી તમારી આંખોમાં હર્ષના આંસુ ટપકી રહ્યા છે. આ બધું જોઈને મને હસવું આવે છે. જેમ આ બંને સ્વાર્થવશ સ્નિગ્ધ હૃદયથી મારી સામે જુએ છે, એ જ પ્રમાણે તમે પણ સ્વાર્થને લઈને જ મને પ્રેમ કરતા હોય એવું લાગે છે. ફરક એટલો જ છે કે આ બિલાડી અને જાતહારિણી તો મને હમણાં જ ખાઈ જવા ઈચ્છે છે, અને તમે ધીરે ધીરે મારાથી પ્રાપ્ત થનારા ઉપભોગ્ય યોગ્ય ફળની કામના કરો છો. માતાએ કહ્યું, બેટા, હું ઉપકારને કારણે નહીં, પ્રેમના કારણે તમને છાતીએ લગાડું છું. જો એનાથી તમને પ્રસન્નતા ન થતી હોય તો એનો અર્થ એ છે કે તમે મને ત્યાગી દીધી. લો, તમારા વડે પ્રાપ્ત થનારા સ્વાર્થનો મેં પરિત્યાગ કરી દીધો. આમ કહીને તે બાળકને ત્યાં મૂકીને સુતિકા ગૃહથી બહાર નીકળી ગઈ. તે જ સમયે તે જાતહારિણીએ તે શુદ્ધાત્મા બાળકને હડપ કરી લીધું અને તેને લઈ જઈને રાજા વિક્રાંતની પત્નીના શયનગૃહમાં સુવાડી દીધો. પછી રાણીએ નવજાત પુત્રને લઈને બીજાના ઘરમાં મૂકી દીધો અને તેના બાળકને પોતાનો કોળિયો બનાવી લીધો. આ પ્રમાણે નવજાત શિશુને ચોરી લઈ જનારી તે ક્રૂર રાક્ષસી ત્રીજા ઘરના બાળકને ખાઈ જતી હતી. બાળકોને ચોરવાનું ને બદલવાનું કામ તો તે દરરોજ કરતી હતી. રાજા વિક્રાંતે પોતાના ઘરમાં આવેલા બાળકના ક્ષત્રિયોચિત સંસ્કાર કરાવ્યા અને બહુ પ્રસન્નતા સાથે નામકરણ સંસ્કારની વિધિ પૂરી કરીને તેનું નામ આનંદ રાખ્યું. જ્યારે બાળક થોડો મોટો થયો ત્યારે તેના ઉપનયન સંસ્કાર કર્યા. તે સમયે આચાર્યે કહ્યું, વત્સ, પહેલાં પોતાની મા પાસે જઈને તેમને પ્રણામ કરો. ગુરુની વાત સાંભળીને બાળક હસી પડ્યું અને બોલ્યું, ગુરુદેવ, હું કઈ માતાને પ્રણામ કરું, જન્મ આપનારીને અથવા પાલન કરનારીને? હું રાજા અન્નમિત્રના ઘરમાં તેમની ધર્મપત્ની ગિરિભદ્રાના ગર્ભથી ઉત્પન્ન થયો છું, પરંતુ જાતહારિણી મને ઉઠાવી લઈ આવી અને અહીં હેમની પાસે મૂકીને તેના પુત્રને તે ઉઠાવી લઈ ગઈ. પછી તેને પણ વિપ્રવર બોધના ગૃહમાં જઈને તેને મૂકી દીધો અને તેમના પુત્રને હડપ કરીને ભક્ષણ કરી લીધો. રાણી હેમિનીનો પુત્ર બ્રાહ્મણોચિત સંસ્કારની સાથે ઉછરી રહ્યો છે અને મારા અહીં આપ સંસ્કાર કરાવી રહ્યા છું. મારે આપની આજ્ઞાનું પાલન કરવું છે, તેથી બતાવો કઈ માતાની પાસે પ્રણામ કરવા જાઓ. ગુરુ બોલ્યા, બેટા, આ બહુ મોટું સંકટ ઊભું થયું, મને તો કંઈ સમજાતું નથી. મોહથી મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. આનંદે કહ્યું, બ્રહ્મર્ષે, સંસારની આવી જ વ્યવસ્થા છે, એમાં મોહ માટે ક્યાં સ્થાન છે? વિચાર કરીએ તો કોણ કોનો પુત્ર છે અને કોણ કોનો ભાઈ, જીવ જન્મ લીધા બાદ જ મનુષ્યનો સંબંધી થાય છે. પરંતુ મૃત્યુની સાથે તેના બધા સંબંધ છૂટી જાય છે. અહીં પણ જેનો જન્મ થયો છે અને જન્મતા જ બંધુ બાંધવો સાથે સંબંધ જોડાઈ ગયો છે, તે દેહનો અંત થતાં જ બધા સંબંધ તૂટી જાય છે. તેથી હું કહું છું, સંસારમાં રહેનારા જીવનો કોઈ પણ બંધુ બાંધવ નથી. ભલા કોણ કોની સાથે સદા બંધુત્વ નિભાવે છે? મેં તો આ જન્મમાં બે માતાઓ અને બે પિતા પ્રાપ્ત કર્યા. પછી જો બીજો દેહ ધારણ કરવાથી આ સંબંધો વધે તો એમાં આશ્ચર્ય ક્યાં છે? તેથી હવે હું તપસ્યા કરીશ. આ વિશાલ નામના ગામમાંથી આ રાજાના પુત્રને જે ચૈત્ર નામે વિખ્યાત છે તેને અહીં બોલાવો. આનંદની વાત સાંભળીને રાજા પોતાની સ્ત્રી સાથે અને બંધુ બાંધવો સાથે બહુ જ વિસ્મયમાં પડી ગયો અને તેના પરથી મમતા હટાવીને તેમણે તેને વનમાં જવાની અનુમતિ આપી દીધી. પછી પોતાના પુત્ર ચૈત્રને બોલાવીને તેને રાજ્ય કરવાને યોગ્ય બનાવ્યો અને જેણે પુત્ર બુદ્ધિથી તેનું પાલન કર્યું હતું તે બ્રાહ્મણનું પણ યથોચિત સન્માન કર્યું. આનંદ તપસ્યામાં લીન હતા. તેમને તપસ્યા કરતા જોઈને બ્રહ્માજીએ પૂછ્યું, વત્સ, શા માટે આવું કઠોર તપ કરી રહ્યા છો? આનંદે કહ્યું, ભગવાન, હું આત્મશુદ્ધિને માટે તપસ્યા કરી રહ્યો છું. બંધનનું કારણ એવા મારા કર્મ છે, તેમનો નાશ થઈ જાય આ જ મારી તપસ્યાનો ઉદ્દેશ્ય છે. બ્રહ્માજી બોલ્યા, જેના કર્મભોગનો અધિકાર ક્ષીણ થઈ જાય છે તે જ મુક્તિનો અધિકારી છે, જેની પાસે કર્મોનો સંચય છે તે નહીં. તમે તો સત્વાધિકારી છો, મુક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકશો? તમારે તો છઠ્ઠા મનુ થવાનું છે. ચાલો, પોતાના અધિકારનું પાલન કરો. તમારે તપસ્યાની જરૂર નથી, મનુની મર્યાદાનું પાલન કરીને તમે મુક્ત થઈ જશો. બ્રહ્માજીના પ્રમાણે કહેવાથી પરમ બુદ્ધિમાન આનંદને તથાસ્તુ કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને તપસ્યાથી નિવૃત્ત થઈને મનુનું કાર્ય પૂર્ણ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કર્યું. બ્રહ્માજીએ તેમને તપસ્યાથી નિવૃત્ત કર્યા ત્યારે ચાક્ષુષ નામથી સંબોધિત કર્યા હતા, તેથી તેઓ તે જ નામથી પ્રસિદ્ધ થયા. તેમણે રાજા ઉગ્રની કન્યા વિદગ્ધા સાથે લગ્ન કર્યા અને તેના ગર્ભથી વિખ્યાત પરાક્રમી અનેક પુત્રને ઉત્પન્ન કર્યા. ચાક્ષુષ મન્વંતરમાં આર્ગ્ય, પ્રસૂત, ભવ્ય, યુથગ અને લેખ આ પાંચ દેવગણ હતા. આ બધા ગણોમાં આઠ આઠ ગણો સામેલ હતા. બધા દેવતા યક્ષભોજી તથા અમૃતાશી હતા. આ બધાના સ્વામી મનોજવ નામના ઇન્દ્ર હતા, જેમણે 100 યજ્ઞનું અનુષ્ઠાન કરીને દેવતાઓનું આધિપત્ય પ્રાપ્ત કર્યું હતું. તે સમયે સુમેધા, વિરજા, અવિષ્યમાન, ઉત્પન્ન, મધુ, અતિનામા અને સહિષ્ણુ આ 7 સપ્તર્ષિ હતા. ઉરુ, પુરુ અને સતધ્યુમ વગેરે મહાબલી નરેશ ચાક્ષુષ મનુના પુત્ર હતા, જેમણે આ પૃથ્વીનું રાજ્ય કર્યું. આ સમયે વૈવસ્વત નામના 7મા મનુ રાજ્ય કરે છે. તેમના મનમંત્રમાં જે દેવતા વગેરે થાય છે તેમનું વર્ણન સાંભળો. અધ્યાય 39 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.